શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 42મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સયાજીરાવ રાજાએ ભગવાન શ્રીહરિને પ્રણામ કર્યા ને તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી રાજા મહારાજાઓને આશ્ચર્ય ઉપજાવે તેવા પોતાના રાજમહેલમાં પ્રવેશ કરાવ્યો. ચિત્ર વિચિત્ર મણીઓથી સુશોભિત મનોહર સિંહાસન ઉપર ભગવાન શ્રીહરિને રાજાએ બેસાડ્યા ને તેમની આગળ દાસની પેઠે બે હાથ જોડી ઊભા રહ્યા અને કહેવા લાગ્યા કે હે સ્વામીન, આજ આપના અહીં આગમનથી આપના દર્શનનો મારો મનોરથ સફળ થયો. સર્વે જનોનું સદાય હિત કરનારા તમે કૃપા કરીને મને પાવન કર્યો. હે સ્વામીન, તમારા ચરણકમળના સ્પર્શથી આ ધરા પણ આજે પાવન થઈ હું આજ દિવસથી આરંભીને તમારી આજ્ઞામાં વર્તનારો શિષ્ય થાઉં છું. આ પ્રમાણે કહી સયાજીરાવ મહારાજા સૈન્યની સાથે વાહન ઉપર બેઠા અને સંતો ભક્તોની સાથે ભગવાન શ્રીહરિને ઉતારા અપાવવા મસ્તુબાગમાં પધાર્યા. તેમણે શ્રીહરિના આગમનથી પહેલાં જ મસ્તુબાગમાં તંબુઓ બંધાવી તૈયાર કરાવેલા હતા. તેમાં અનુયાયીઓ સહિત શ્રીહરિને ઉતારો કરાવ્યો. પોતાની યોગ્યતા અનુસાર રાજાએ શ્રીહરિનો અતિથિ સત્કાર કર્યો. નાથજી ભક્ત, રામચંદ્ર વૈદ્ય, નારૂપંત નાના, શુભારામ શાસ્ત્રી, હરિશ્ચંદ્ર, સદાશિવભાઈ, લક્ષ્મીરામભાઈ, રઘુનાથ, ચિમનરાવ, રણછોડ, પ્રેમાનંદ, પ્રભુદાસ અને દયારામ વગેરે ભક્તજનો શ્રીહરિની સેવા કરવા લાગ્યા. બીજા દિવસે નાથજી આદિ સર્વે પૂર્વાસી ભક્તજનોએ અનેક પ્રકારના સુગંધિમાન ચંદન પુષ્પાદિક ઉપચારોથી અને ધન અર્પણ કરી ભગવાન શ્રીહરિની પૂજા કરી. ત્રીજા દિવસે રાજા પણ ભોજન કરીને પરવારેલા ભગવાન શ્રીહરિને પૂર્વની માફક જ નવગજા હાથી ઉપર બેસાડીને ફરી પોતાના મહેલમાં પધરામણી કરાવવા લઈ આવ્યા. ભગવાન શ્રીહરિને મોટા સિંહાસન ઉપર બેસાડીને સ્વયં શ્રીહરિની આગળ જ બેઠા અને મુક્તાનંદ સ્વામી આદિ સંતોને પણ ત્યાં યથાયોગ્ય બેસાડ્યા. વિનયથી નમ્ર થઈ બે હાથ જોડી બેઠેલા રાજાને સર્વ દુઃખનું હરણ કરનારા શ્રીહરિ કહેવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે રાજન, મન દઈ મારું વચન સાંભળો. હું તમારા હિતના વચનો કહું છું, તેને સર્વ પ્રકારે તમારા અંતરમાં ધારણ કરજો. હે ભૂપતિ, મનુષ્ય દેહ દેવતાઓને પણ દુર્લભ છે. મનુષ્યના દેહની પ્રાપ્તિનું ફળ ફરીને જન્મ ન લેવો પડે તેવા પોતાના મોક્ષરૂપ પુરુષાર્થને સિદ્ધ કરી લેવા માટે જ છે એમ જાણવું. અને જે સંસાર સંબંધી સુખ છે તે સર્વે યોનિમાં રહેલું છે. તે સ્ત્રીયાદિક સાંસારિક સુખની પ્રાપ્તિને માટે લોકો બહુ મોટો પ્રયત્ન કરે છે, પરંતુ દેહધારીઓને એ સાંસારિક સુખ એવું દુર્લભ નથી. કોઈ પ્રયત્ન વિના સર્વે યોનિમાં તે પ્રાપ્ત થાય છે. તે સાંસારિક સુખ સ્વભાવ સિદ્ધ દુઃખ મિશ્રિત દેખાય છે. દુઃખ વગરનું એ સુખ ક્યાંય દેખાતું નથી, કારણ કે જેને જેટલું સાંસારિક સુખ સામે તેટલો જ તેને દુઃખ હોય છે તે દેખાય છે. અધિક વૈભવોના કારણે લોકો રાજાને સુખી જાણે છે, પરંતુ હું તો સર્વથા રાજાને જ અતિશય દુઃખી જાણું છું. ચોર, શત્રુઓ, પોતાના પુત્ર, ભાઈ, ભાઈના પુત્રો તેમજ પોતાના ધનમાંથી ભાગ માંગનારા સર્વે થકી પ્રતિક્ષણે શંકાશીલ જીવન જીવતા તેમજ લોભથી અતિશય પરાભવ પામેલા રાજાને સુખ ક્યાંથી હોય? હે રાજન, દુઃખ રહિતનું સુખ તો એક ભગવાનને વિશે જ રહેલું છે, કારણ કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વદા સ્વતંત્ર છે. આવા અલૌકિક મહિમાવાળા ભગવાનની આરાધના કરવાથી તેમના એકાંતિક ભક્તજનો સુખી થાય છે. તેના સિવાયના ત્રિલોકીના અધિપતિઓમાં પણ તેવા સુખનો લેશભાગ પણ જોવામાં આવતો નથી। અરે દેવતાઓના ઇન્દ્રની જો આ વાત છે તો પછી મનુષ્યોની શું વાર્તા કરવી। પૃથ્વી પર કામ અને ક્રોધના અગ્નિમાં મનુષ્યો જ્યારે બળી રહ્યા છે ત્યારે ગંગાના જળમાં બેઠેલા ગજરાજની જેમ ભગવાનના એકાંતિક ભક્તો તેમનાથી જરાય સંતાપ પામતા નથી। હે ભોપાલ, તમે તો બુદ્ધિશાળી રાજા છો, એથી પોતાના હિતને માટે શ્રીકૃષ્ણ ભગવાનનો આશ્રય કરો, તેમ કરવાથી તમે ભક્તિ અને મુક્તિને પામશો। હે રાજન, જ્યાં સુધી પોતાને દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી પોતપોતાના ધર્મમાં રહીને સૌએ પ્રેમથી સદાય ભગવાન શ્રીકૃષ્ણનું ભજન કરવું જોઈએ, એવો મારો મત છે। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ જ્યારે રાજાને ઉપદેશ કર્યો ત્યારે તેમના વચન સાંભળી રાજાએ શ્રીહરિને પ્રણામ કર્યા ને કહેવા લાગ્યા કે હે ભગવાન, હું તમને જ સાક્ષાત શ્રીકૃષ્ણ જાણું છું, તેમાં કોઈ સંશય નથી। હે સ્વામીન, હું તમારે શરણે આવ્યો છું ને તમારો દાસ છું, એથી તમે મારા ઉપર સદાય કૃપા વરસાવજો તથા કેટલાક કાળ મારા પુરમાં નિવાસ કરીને રહો એવી મારી ઈચ્છા છે। ત્યારે ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે હે રાજન, તમારા શુદ્ધ ભાવને ખૂબ જ અભિનંદન, પરંતુ અત્યારે મારા મનમાં પુરાણ ગ્રંથો સાંભળવાની ખૂબ જ ઈચ્છા વર્તે છે, તેથી અહીં એક દિવસ પણ રહી શકું તેમ નથી। બાકી મારે વિશે જે તમારો વિશુદ્ધ ભાવ છે તેને જાણીને હું અહીં આવ્યો છું। જો આવો નિર્મળ ભાવ ન હોય તો સર્વ જગ્યાએથી નિસ્પૃહી એવો હું મોટા મોટા ચક્રવર્તી રાજાઓના ભવનમાં પણ ન પધારું। જગ પ્રસિદ્ધિમાં મને કોઈ રુચિ નથી, મુમુક્ષુનું કલ્યાણ કરવામાં જ માત્ર રસ છે। સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે કહીને ભગવાન શ્રીહરિએ સયાજીરાવ રાજાને ભગવાનના ભક્તની રીત કેવી હોય તેનો ઉપદેશ આપ્યો। સયાજીરાવ રાજાએ પણ શ્રીહરિના સમગ્ર વચનો હિતકારી માની અંતરમાં ધારણ કર્યા। પછી સયાજીરાવ રાજાએ મહામૂલા નવીન વસ્ત્રો, રત્ન જડેલા સુવર્ણના આભૂષણો અર્પણ કરી બહુ હર્ષપૂર્વક શ્રીહરિની મોટી પૂજા કરી। રાજાએ પૂજામાં ચંદન, પુષ્પ અને ચોખા આદિ ઉપચારોથી પરમેશ્વર શ્રીહરિનું વિધિપૂર્વક અર્ચન કરી દંડવત પ્રણામ કર્યા ને પછી વસ્ત્ર, ધન અને ચંદન વગેરે ઉપચારોથી શ્રીહરિના બંને પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી તેમજ મુક્તાનંદ સ્વામી આદિ સંતોની પણ યથાયોગ્ય અતિશય ભાવપૂર્વક પૂજા કરી। હે રાજન, ભગવાન શ્રીહરિ સયાજીરાવ રાજાને ધર્મમાં રહેવાની આજ્ઞા આપી તત્કાળ ઊભા થયા। શ્રીહરિને જવાની ઈચ્છા છે એમ જાણી રાજાએ પોતાની ચતુરંગીણી સેના સજ્જ કરાવી। હે રાજન, ત્યાર પછી પોતાના મહેલમાંથી વિદાય લઈ રહેલા ભગવાન શ્રીહરિની પાછળ પાછળ રાજા પગે ચાલવા લાગ્યા। શ્રીહરિએ તેમને સમજાવી પાછા વાળ્યા ને નગરવાસીઓને ખૂબ આનંદ આપવા લાગ્યા। તેઓ પણ અતિશય આદરપૂર્વક શ્રીહરિને વારંવાર પ્રણામ કરવા લાગ્યા। શ્રીહરિ ગજેન્દ્ર ઉપર આરૂઢ થયા। વડોદરા નગરમાં શ્રીહરિના જે વેરી હતા તેઓએ તેમનો અતિશય પ્રતાપ નિહાળીને શ્રીહરિને કાંઈ પણ કરી શક્યા નહીં। હૃદયમાં બળતા બળતા મનની મનમાં રહી ગઈ હોવાથી મૌન બેસી રહ્યા। ભગવાન શ્રીહરિ તો રાજલક્ષ્મીના ઠાઠમાઠથી જેવા પૂરમાં પ્રવેશ્યા હતા તેવી જ શોભાને ધારણ કરી ફરી પૂરથી બહાર નીકળ્યા। પછી પોતાની પાછળ વળાવવા આવી રહેલા નગરવાસીજનોને તથા રાજાના સૈન્યને પાછા વાળ્યા। હે રાજન, આવા અતિશય ઉજ્જવળ યશવાળા શ્રીહરિ એકાંતિક ધર્મનું પોષણ કરી પોતાના વેગવાન ઘોડા ઉપર અસવાર થયા ને અનુયાયી સંતો ભક્તોની સાથે ફરી વડતાલપુર પધાર્યા। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વડોદરામાં સયાજીરાવ મહારાજાએ શ્રીહરિનું રાજવૈભવથી સન્માન કર્યું ને મહેલમાં પધરાવ્યા અને શ્રીહરિએ તેમને સદુપદેશ કર્યો એ નામે 42મો અધ્યાય પૂર્ણ થયો.